سورہ فتح سورہ نمبر 48 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو خوب اج مہربان نے بہج رحم والا اللہ نا نام تھی اننا فتحنا لك فتحا مبینا بلکہ امو ایتنے حقیقت ماں کھلے کھلے جیت عطا کری چھے یعنی کہ اے رسول آ ہودے بھی یعنی سلح نتھی پن حقیقت ماں تاری کھلم کھلی جیت چھے لیغفر لک اللہ ما تقدم من ذنبک وما تأخر ویتم نعمته علیک ویہدیک صراطا مستقیما કે જેથી અલ્લાહ તારી ઉમ્મતના આગલા ગુના માફ કરી દે તેમજ પાછલા પણ ને પોતાની નેમત તારા પર પૂરેપૂરી કરી નાખે તેમજ તને સાચા રસ્તા પર સાબિત કદમ રાખે ને અલ્લાહ જબરદસ્ત મદદ થકી તારી મદદ કરે السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم ولله جنود السماوات والأرض وكان الله عليما حكيما તે એ છે જેણે મોમિનોના દિલોમાં શાંતિ ઉતારી છે કે જેથી તેમના ઈમાનની સાથે વધારે ઈમાન વધે યાની કે ભરોસા સાથે વધુ ભરોસો વધે અને આસમાનો તથા જમીનના લશ્કર અલ્લાહના જ છે ને અલ્લાહ જ આલિમ ને હિકમત વાળો છે આ એ માટે કે મોમિન મરદ તથા મોમિન ઔરતોને જન્નતમાં દાખલ કરે જેમની નીચે નદીઓ વહે છે જેમાં તેઓ સદાના રહેવાસી બને અને તેમનાથી તેમની બદીઓ દૂર કરે ને અલ્લાહની પાસે એ જ મહાન કામયાબીને જીત છે وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ અને મુનાફિક મર્દો તથા મુનાફિક ઔરતો યાની કે દંભીઓ કે ઢોંગીઓ તેમજ મુશરિક મર્દો અને ઔરતો યાની કે અલ્લાહની જાતમાં શરીક ગણાવનાર લોકો કે જેઓ અલ્લાહના સંબંધમાં નઠારા ગુમાન કર્યા કરે છે તેમને સજા આપે એમના ઉપર જ કાળચક્ર આવી પડશે અને અલ્લાહ તેમના ઉપર ગુસ્સે થયેલ છે તથા તેમના ઉપર લાનતને નફરીન કરી છે અને તેમના માટે જહન્નમ તૈયાર કરી રાખી છે કે જે ખૂબ જ ખરાબ રહેઠાણ છે ને આસમાનો તથા જમીનના બધા લશ્કર અલ્લાહના જ છે ને અલ્લાહ જબરદસ્ત ને હિકમત વાળો છે એ રસૂલ बेशक अमोए तने साक्षी आपनार तथा खुशखबर आपनार तथा डरावनार बनावी मोकल्यो छे। ए माटे के तमे लोको अल्लाह पर तथा तेना रसूल पर ईमान लावो अने तेनी मदद करो तथा तेनु मान जाळवो तेमज सवार सांज अल्लाह नी पाकीजगी नु बयान करता रहो। ऐ रसूल जे लोको होदेबियानी संधि वक्ते तारा थी बयत यानी के तारा हाथ ऊपर हाथ राखी ने वचन ने ओहद करे छे तेवो हकीकत मा अल्लाह थी ज बयत करे छे तेमना हाथों पर अल्लाह नो हाथ छे। पछी जे वचन ने ओहद नो भंग करे तो ते पोतानी जातना नुकसान माटे भंग करशे अने जे अल्लाह नी साथे करेला वचन ने पूरो करशे तो नजदीक माज अल्लाह तेमने मोटो बदलो आपशे। પાસે છે કે બદ્દુઓમાંથી જેઓ હોદેબિયાથી પાછળ રહી ગયા હતા તેઓ તને આ કહેશે કે અમારા માલ તથા અમારા બાલ બચ્ચાઓની સંભાળમાં રોકાઈ ગયા હતા માટે તું અમારા માટે બક્ષિસની દુઆ માંગ। તેઓ તેમની જીભે જે કહે છે તે તેમના દિલમાં નથી। એ રસૂલ તું કહે કે અગર અલ્લાહ તમારા સંબંધમાં કાંઈ નુકસાન ચાહે અથવા તમારા સંબંધમાં કાંઈ નફો ચાહે તો તેની આગળ એવો કોણ છે કે જેનો તમારી ખાતર કાંઈ બસ ચાલી શકે યાની કે એવી કોઈની તાકાત નથી। બલકે તમે જે આમાલો કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે। પણ વાત આ છે કે તમોએ તો એવું ધારી લીધું હતું કે રસૂલ તથા મોમીનો હોદેબિયાની લડાઈમાંથી કદી પણ પોતાના બાલ બચ્ચાઓમાં પાછા ફરીને નહીં આવે અને આ વાત તમારા મનમાં શોભા પામી ગઈ હતી અને તમોએ ખરાબ તર્કો અને અનુમાનો બાંધી લીધા હતા અને તમે હતા જ નાશ પામનારા। અને જે કોઈ અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઈમાન નહીં લાવે તો અમોએ પણ એવા નાસ્તિકો માટે સાચે જ ભડભડતી આગ તૈયાર કરી રાખી છે। અને આસમાનો તથા જમીનનો બધો અધિકાર અલ્લાહને જ છે। તે જેને ચાહશે તેને માફ કરી દેશે ને જેને ચાહશે તેને અઝાબ આપશે ને અલ્લાહ મોટો બક્ષિશ કરવા વાળો ને દયાળુ છે. يريدون أن يبدلوا كلام الله قل لن تتبعونا كذلكم قال الله من قبل فسيقولون بل تحسدوننا بل كانوا لا يفقهون إلا قليلا. أي مسلمانو તે સમય નજદીક છે કે જ્યારે તમે ખૈબરના ગનીમતનો માલ લેવા જશો ત્યારે હોદેવિયાથી પાછળ રહી જનારાઓ કહેશે કે અમને પણ તમારી પાછળ પાછળ ચાલ્યા આવવાની રજા આપો. તેઓ અલ્લાહનો બોલ બદલી નાખવા ચાહે છે. તું કહે તમારાથી હરગિજ અમારી પાછળ આવી શકાવવાનું નથી, એમ તમારી બાબતમાં અલ્લાહ પહેલેથી જ ફરમાવી ચૂક્યો છે. તો પછી તેઓ નજદીકમાં જ આ કહેશે કે નહીં નહીં, તમે અમારી ઈર્ષ્યાને અદેખાઈ કરો છો. બલકે વાત આ છે કે તેઓ સમજે છે જ થોડું. એ રસૂલ, તું તે પાછળ રહી જનારા બદ્દુઓને કહે કે નજદીકમાં જ તમે એક સખત લડવા વાળી લડાઈ કોમ તરફ બોલાવવામાં આવશો ત્યારે તેમની સામે લડજો. અહીં સુધી કે તેઓ ઇસ્લામ કબૂલ કરે પછી જો તમે અલ્લાહનો હુકમ માનશો તો અલ્લાહ તમને સારો બદલો આપશે, ને જો તમે એવી જ રીતે મોઢું ફેરવી લેશો કે જેવી રીતે પહેલા પણ મોઢું ફેરવી ચૂક્યા હતા તો તે તમને દુઃખ આપતા અઝાબમાં, દુઃખ આપતી સજામાં ફસાવશે. ولا على المريض حرج ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار ومن يتولى يعذبه عذابا أليما. جهاد ما نجوڑاوا માટે ન આંધળા પર કાંઈ દોષ છે અને ન પગ વગરના અપંગ પર કાંઈ દોષ છે અને ન કોઈ બીમાર પર દોષ છે. અને જે અલ્લાહ તથા રસૂલનો હુકમ માનશે તેને અલ્લાહ એવી જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નદીઓ વહેતી હશે. અને જે મોઢું ફેરવી લેશે તેને દુઃખ આપતી સજા આપશે. تحت الشجرة فعلم ما في قلوبهم فأنزل السكينة عليهم وأثابهم فتحا قريبا ومغانم كثيرة يأخذونها وكان الله عزيزا حكيما. چوکس الله مؤمنو تھی راضی تھئی گئو જ્યારે કે તેઓ તે ઝાડની નીચે તારા હાથ ઉપર લડવા મરવાની બયતને વચન કરી રહ્યા હતા. અને તેમના દિલોમાં જે કાંઈ હતું તેનાથી તે વાકિફને જાણકાર હતો. પછી અલ્લાહે તેઓ ઉપર શાંતિ વરસાવી અને તેમને બદલા તરીકે તાત્કાલિક એક જીત આપી, યાની કે ખૈબરની જીત, અને ઘણીએ લૂંટ કે જે તેઓ હાથ વગે કરશે. ને અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે. વાદકુમ અલ્લાહ મગાનિમ કસીરા تأخذونها فعجل لكم هذه وكف أيدي الناس عنكم ولتكون آية للمؤمنين ويهديكم صراطا مستقيما. અલ્લાહ તમારાથી ઘણી એક ગનીમતોનો વાયદો કરી ચૂક્યો છે કે જે તમને નજદીકના ભવિષ્યમાં હાથે લાગશે. પછી તેણે તમારી ખાતર આ ખૈબરની જીતથી મળેલા માલનો મોકો અને તક તમને તરત જ અપાવી અને હોદેબિયામાં લોકોના હાથ તમારાથી રોકી દીધા, અને તે એ માટે કે આ લડાઈ મોમિનો માટે અલ્લાહની કુદરતનો એક નમૂનો થઈ જાય, અને એ માટે કે અલ્લાહ તમને સાચા રસ્તા ઉપર ચલાવે. અને બીજી જંગોથી મળેલો માલ કે જેમના ઉપર હજી તમે કબજો મેળવી શક્યા નથી, તે પણ સાચે જ અલ્લાહે તમારા માટે રાખી રાખ્યો છે, ને અલ્લાહ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ રાખનારો છે. અને અગર તે લોકો કે જેઓ ઈમાન નથી લાવ્યા આ લડાઈમાં તમારી સાથે લડતે, તો જરૂર પીઠ ફેરવીને ભાગી જતે, પછી ન તેઓ કોઈ દોસ્ત મેળવતે અને ન કોઈ મદદગાર. અલ્લાહના રૂલ મુજબ પહેલાથી જ આમ થતું આવ્યું છે, અને તું અલ્લાહના રૂલમાં અલ્લાહના સિદ્ધાંતમાં કાંઈ ફેરફાર જોશે નહીં. અને તે એ જ છે જેણે મક્કા શહેરની વચ્ચોવચ્ચ તમને નાસ્તિકો ઉપર જીત આપ્યા પછી તેમના હાથ તમારાથી અને તમારા હાથ તેમનાથી રોકી દીધા, અને જે પણ વર્તાવ તમે કરો છો તે અલ્લાહ જોવે છે. الحرام والهدي معكوفا أن يبلغ محلة ولولا رجال مؤمنون ونساء مؤمنات لم تعلموهم أن تطؤوهم فتصيبكم منهم معرة بغير علم يدخل الله في رحمته من يشاء لو تزينوا لعذبنا الذين كفروا منهم عذابا أليما. આ એ જ લોકો છે કે જેમણે ઇનકાર કર્યો, નાસ્તિકપણું કર્યું, અને તેમણે તમને મસ્જિદુલ હરામથી અટકાવ્યા અને કુરબાનીના જાનવરોને તેના હલાલ થવાની જગ્યાએ પહોંચતા અટકાવી રાખ્યા. આ છતાં તમારા હાથ એ કારણે રોકી રાખ્યા કે તેમાં કેટલાક ઈમાનદાર મર્દો અને ઈમાનદાર ઔરતો હતી કે જેમને તમે ઓળખતા ન હતા, તો તેનાથી લડાઈમાં તેમને તમે કચડી ન નાખો એટલા માટે, અને તમે તેના કારણે અજાણતામાં દોષિત ન બનો કે જેથી અલ્લાહ જે શખ્સને ચાહે પોતાની મહેરબાનીમાં દાખલ કરી લે. પણ જો એ બંને જમાતો એકબીજાથી જુદા પડી ગયા હોત, તો અમે નાસ્તિકોને ચોક્કસ દુઃખ આપતી સજા કરતે. الذين كفروا في قلوبهم الحق الحمية حمية الجاهلية فأنزل الله سكينته على رسوله وعلى المؤمنين وألزمهم كلمة التقوى وكانوا أحق بها وأهلها وكان الله بكل شيء عليما. તે સમયને યાદ કરો જ્યારે નાસ્તિકોએ ન માનનારાઓએ પોતાના મનમાં અભિમાનને સ્થાન આપ્યું હતું અને તે પણ જાહેલિયતના સમયનો અભિમાન. ત્યારે અલ્લાહે પણ પોતાના રસૂલ તથા મોમિનો ઉપર દિલાસો ઉતારી દીધો અને તેમને ડરીને ચાલવાના વચન ઉપર કાયમ રાખ્યા અને તેઓ હતા તેના હકદાર અને તેને લાયક પણ. ને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે. લકદ સદકલ્લાહુ રસૂલહુ ઇયા બિલ હક લતદખુલુન્નલ મસ્જિદલ હરામ ઇન્શા અલ્લાહુ આમિન મુહલ્લિકિન રુઉસકુમ વમુકસ્સિરિન લા તખાફૂન علم ما لم تعلموا فجعل من دون ذلك فتحا قريبا. બેશક અલ્લાહે પોતાના રસૂલને સાચું જ સ્વપ્નું ને ખ્વાબ દેખાડ્યું હતું કે અગર અલ્લાહે ચાહ્યું તો તમે અમનો અમાન ને સલામતી સાથે તમારા માથા મુંડાવી અને તમારા વાળ કપાવી મસ્જિદુલ હરામમાં ચોક્કસ દાખલ થશો. પછી તમને કોઈ વાતનો ખોફ રહેશે નહીં, કારણ કે જે તમે જાણતા ન હતા તે અલ્લાહ જાણતો હતો. પછી અલ્લાહે તેના સિવાય બીજી વધારે નજદીકમાં જ એક બીજી જીત યાની કે ખૈબરની જીત પણ પાસે લાવી દીધી. તે એ જ છે જેણે પોતાના રસૂલને હિદાયત યાની કે સાચા રસ્તા પર જવા માટેની દોરવણી તથા સાચા ધર્મની સાથે મોકલ્યો કે જેથી તેને તમામ જગતના ધર્મો પર તાકતવાન કરી દે. ને સાક્ષી માટે અલ્લાહ કાફી છે. محمد رسول الله والذين معه أشداء على الكفار رحماء بينهم تراهم ركعا سجدا يبتغون فضلا من الله ورضوانا سيماهم في وجوههم من أثر ذلك مثلهم في التوراة ومثلهم في الإنجيل كزرع أخرج شطأه فآزره فاستغلظ فاستوى على سوقه يعجب الزراع ليغيظ بهم الكفار وعد الله الذين آمنوا وعملوا الصالحات منهم مغفرة وأجرا عظيما. મોહમ્મદ સલ્લાહુ અલૈહી વસલ્લમ અલ્લાહના રસૂલ છે અને જેઓ પણ હકીકતમાં તેની સાથે છે તેઓ નાસ્તિકો પર ન માનનારા ઉપર ભારે છે અને અંદરોઅંદર આપસમાં રહેમ દિલ. તું તેમને રૂકુ તથા સજદાની હાલતમાં જોશે કે તેઓ અલ્લાહની મહેરબાની તથા તેની ખુશી ચાહતા રહે છે. તેમના ચહેરાઓમાં સજદાના નિશાનો મોજૂદ છે. તેમની આ મિસાલ આ દાખલો તૌરેતમાં બયાન કરેલો છે અને તેમનો દાખલો ઇન્જીલમાં પણ બયાન કરવામાં આવ્યો છે કે તેઓ એક એવી ખેતીના જેવા છે કે જેણે પોતાની કૂંપળો કાઢી હોય પછી તેને બળ આપ્યું હોય પછી તે મોટી થઈ હોય પછી તે પોતાના થડ ઉપર મજબૂત રીતે ઊભી થઈ ગઈ હોય અને તે ખેતી કરનારાઓને પણ અજાયબીમાં નાખી દેતી હોય કે જેથી અલ્લાહ નાસ્તિકોને તેમના કારણે ગુસ્સે ચડાવે. અલ્લાહે તે લોકોથી કે જેઓ તેમાંથી ઈમાન લાવ્યા છે અને સારા કામો કર્યા છે તેમને માફી અને ઘણા મોટા બદલાનો વાયદો કરી લીધો છે.